તો પાતરા અને કાંટા બધું સાથે હોય તો એ પાતરા પાતરા ખાય, પણ કાંટા ને હું નહીં અડકે. બકરી કાંટા ને પણ નહીં અડકે, પાતરા જ ખાય ફક્ત. હા બધું કાંટા અડે ને બધું ખાઈ જાય. બકરું તો બધું કરતા કરશે, કઈ કઈ ક્લેમ નહીં, લૂમ નહીં, આડે નહીં, આડે બાળી કશું હોય જોઈએ. કાંકરો નથી ને થાય લે, તો ધરાયેલી હોય છે. હિન્દુસ્તાન માં બગડીઓ ધરાયેલી હોય છે. બાકી મનુષ્ય દ્રષ્ટિ કરી ને એ બધા જાનવરો દુખી. હિન્દુસ્તાન મનુષ્ય દ્રષ્ટિ કરે તો એ જાનવરો દુખી હોય, પણ બકરી દુખી ગમે ત્યાંથી આમથી તેમ. અને ગદે છે દરબાર દુખી નથી બધા, કાગડિયા બાગડિયા જે કઈ સંતોષી લોકો. ભૂલીબેન પૂછે છે કે આ દેવ લોકો ને આટલા બધા પુણ્ય હોય તો એ લોકો ને મોક્ષ કેમ ના મળે? જ્ઞાન મોક્ષ પુણ્ય લેવા દે. મોક્ષ તો પુણ્ય ના હોય, પાપે ના હોય, ચોપડા ચોખ્ખા હોય તારે. ક્લિયર ચોપડા હોય, ખાતું જ કોઈ ના હોય. આ પુણ્ય થઈ જાય તો એને શું કરવાનું? ભોગવવા જવાનું. ભોગવવા જવાનું. પાપ થઈ જાય, પાપે ભોગવવા જવાનું. ચોપડા ચોખ્ખા કરવાના. ભાઈ પૂછે છે કે હિન્દુસ્તાન નું ભાવિ કેવું છે? અત્યારે કે છે આ બધું પોલિટિકલ વાતાવરણ તો બહુ બગડ્યું છે. અત્યારે હિન્દુસ્તાન નું પોલિટિકલ વાતાવરણ બહુ બગડેલું છે. બહુ મોટો આવડું મોટો દેશ, 8 કરોડ ની વસ્તી, એમાં કોઈ એક બે શહેર માં બોમા પૂછે એમ કે છે. રાજીવ ટકશે કે નહીં? રાજીવ શું થયું? ટકશે કે ઉડી જશે? ના ટકવાનું છે. એ બે પાસે બે પાસે છે મુદત છે, કશું હિન્દુસ્તાન એકાદ બે પામ થાય ચમકડો તો શીખડા થોડું કઈ કરે. હવે તો દાદા છેક અમદાવાદ થી બિલુમરા સુધી પહોંચી ગયું બધું આ રમખાણ. ના એ તો અહીંયા આવે તો ત્યાં જે થાય કશું ના થાય. એમ શું કહ્યું? અમદાવાદ એક લાંબુ છે. ધનસુખભાઈ કે છે કે બધા જ ક્રોધ માન માયા લોક છોડી દે તો આખી દુનિયા કે છે સ્થગિત થઈ જાય. ઇમોશન જ ના રહે કોઈને. બે માણસ હોય ના છે એ થોડીક ભગવાન થઈ ગયો. ક્રોધ માન માયા લોક છોડ્યું એ ભગવાન થઈ ગયો. એવડું બધું ઇનામ મળે છે ને. દાદા નરસિંહભાઈ પૂછે છે કે સૌથી ઉત્તમ દાન કયું? અભયદાન. અભયદાન કોઈ જેને ખેંચિત માત્ર આપનો આપણને મારતો હોય તેને ભય ન લાગવો જોઈએ. આપણને મારતો હોય તેને એમ ભય ન લાગવો જોઈએ કે આપણે મને મારશે, એ એમ જ જાણે મને મારવાનું નથી. એ ભય દાન. તેના જેવું કોઈ દાન વિચાર. પછી બીજા દાન ના પ્રકારો કયા કયા? બીજા દાન ના પ્રકાર શું? જો બીજા નંબર જ્ઞાન દાન. પુસ્તક તમે અહીંથી લઈ જાઓ, એ વાંચો, તમારું વાંચવાથી તમારા વિચારો ફરે, વર્તન ફરે થાય. એટલે પુસ્તક જે છપાવે દાન કરે એ જ્ઞાન દે ને પુસ્તક જે છપાવડાય પૈસા કરતી તે દાન એને લાગે થાય એ જ્ઞાન દાન કહેવાય. જ્ઞાન થી આખી જીવ જીવો નો ફરી જાય એ બીજા નંબરનું દાન. આપણે તો આ ફી આપવાસ આપીએ પુસ્તકો, એનો અર્થ એવું નથી કે ફી ઓફ કોસ્ટ બની જ જાય છે. જયારે દાન આપનારા હોય એ આપનારા હોય તે પ્રમાણે થશે. પરમ દિવસ પેલા આવ્યા હતા પ્રભુભાઈ એ પુસ્તક માં ખૂટે છે બધું કરવામાં આવી 2 લાખ નો અપાય છે. 5000 ખૂટી પડી વખતે 7000 12 મહિને હું આપીશ કે દત્તલ આપનારા મળી આવ્યા જ્ઞાન દાન કરનારા. આ ઉત્તમ દાન કર્યું એવું લોકો પૂછે અને દાન કરવાનું પૈસા હોય તો કરે ના હોય તો ના કરે. કોઈ માણસ મારી પાસે કઈ સંજોગ નથી મારે દાન કરવું છે હું કહું કે 10 પુસ્તક થતા હોય શું કહ્યું 10 પુસ્તક ના પૈસા આપી દઈએ એટલું એટલું આપણે એવું કઈ નથી કે આમાં ભોજન દાન પછી જ્ઞાન દાન પછી કયું દાન આવે સૌથી ઉત્તમ છતાં ભાઈ દાન બીજું જ્ઞાન દાન સેકન્ડ એનાથી થર્ડ છે તે ઔષધ દાન. તમે દવાખાના ગયા હોય કોઈ માં છે કે આ દવામાં લખ્યા જેવું પૈસા નથી તો આપણે પૈસા નહીં આપવા જોઈએ એ દવા આપણે લાયા લીધી. તમે તમારે ધક્કો ખાવો પડે એટલા માટે પૈસા આપો તો એ પૈસાનો દુરુપયોગ કરે ના લાવે પછી દવા અડધાની દવા અડધું દવા દે દવા લાયા લે શું કરે પછી થઈ જાય. ઔષધ દાન થી માણસ 6 મહિના 12 મહિના 2 વર્ષ બચી જાય શું ખરું ને. એટલે એ ત્રીજા પ્રકારનું. ચોથા પ્રકારનું દાન આહાર દાન. એટલે કોઈ ભૂખ્યો માણસ આવ્યો હોય કે તમને જમવાનું કંઈ આપશો તો કે હા સપનો જે હોય એને જમાડીએ. મનમાં વિચાર એમ ના હોય વધે કોણ જમાશે આપણે જમાશે મેલો અંધાર આપણે આ તો રોજનું લાગી તક ના તે અત્યારે 1 કલાક જમાડે તો 12 કલાક તો જીવ્યો 24 કલાક સુધી જીવે સમજ ને તું તારી ફરજ બજાય. આ 4 જ પ્રકાર દાન છે બીજી કઈ ઉદાહરણ આપણે જે મંદિર બંધાવવાનું શ્રીમંદિર સ્વામી નું ત્યાં ભોજન ની વ્યવસ્થા કન્ટિન્યુઅસ બેઝ ઉપર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એ છતે જ્યાં ફી છે જેટલા આ જે ભ્રમચારી ફ્રન્ટ છે ને હા એ ફ્રી છે લોકોને ફી જમવાનું ફી કપડા અને બીજી જે ભોજનની વ્યવસ્થા છે તેમાં જે આવક હોય ને તેમાંથી એને થોડું ઉમેરે સાથે ખૂબ એટલે એમાં કઈ બીજા કોઈ માણસને માથે આપવાનું એ તો આવે ને જાય એમાં 3 ભાગ પડવાના છે. શ્રીમંત માણસો આવે એટલે અમુક ચાર્જ આપે અને અમુક માણસો આવે તો અમુક ચાર્જ કોમન માણસો અને એથી નીચેના માણસ ને ફ્રી ઓફ. શ્રીમંત જે ચાર્જ આવ્યું છે તે ફ્રી ઓફ વાળા બે છે. 300-101 માણસો નું આ ફ્રી ઓફ કોસ્ટ છે. એમાં કોઈ શ્રીમંત માણસો આપી જાય એટલે જ આપડે મહત્વના આપડે કહ્યું આ 5 વર્ષ મહત્વ જે બને એ ટેકો કરો એ તો બને પછી અભિદાન તો રાખવું જ છે. છગનભાઈ બધા જીવડા વીડા પાકા છે બધા, તે થસરે છે તમને દેખી તે એને એ ભાઈ એને અરે પામે એવા જ નહીં પછી તમારે ને પણ શું કહ્યું. એટલે હું છે તે 22-23 વર્ષનો ઉંમર હતો ત્યારે સિનેમા જોવા ગયો કે રાત્રે 12 વાગે 12:30 વાગે આવું ત્યારે કૂતરો સુઈ ગયો હોય રસ્તા ઉપર રોડ ઉપર. એટલે બૂટનો અવાજ થાય ને તો જાગી ઉઠ્યો આમ કોણ ઊંચા પાડીમાં આમ જોયું આમ જોઈએ તો એ જાગે નહીં. એટલા માટે દૂરથી મારે બૂટ કાઢીને હાથમાં ધરી લેતું જાય અને ભય કેમ પણ મારે કેટલું ભય ભાવ મળે ત્યાં તો જાગે કોઈને ભય નહીં પમાડવું. આપણને કોઈ પમાડે એ આપણે સહન કેમ લેવા. કેટલાક લોકો ઘેર કોઈને મારા બાદ ના કરે પણ ભાઈ બહુ પવાડે બીતી ને બીતી રહેતી ત્યારે રાત દાડે બીતી ને બીતી રહે. હું આવું જ ક્યારે બે ધોલ મારે પછી બિહાય નહીં છે તે બીતી ને બીતી રહે વડકાર વડકાર. ભાઈ તો કોઈ નહીં કોઈ જીવને ન પામું છે આપણે. હા ભાઈ કોણ તમારે જે વાઇલ્ડ જાનવરો છે તે ભાઈ પણ મારે બરાબર. અને વાઇલ્ડ માણસો ત્યાં જાનવરો વાઇલ્ડ હોય છે ત્યાં માણસો પણ વાઇલ્ડ હોય છે તે ભાઈ પણ મારે. બાકી આ ગાયો ઘોડા થઈને ભાઈ પણ મારે છે શું એક દીપડો આવ્યો હોય તો આખા રોડ પર શું આગું પડતું છે એવા માણસો વાઇલ્ડ ખરાબ નથી જોયા. આપડે હિન્દુસ્તાન ગયા ગયા હું આફ્રિકા ધરું છું પપ્પા મારશે પપ્પા માર પપ્પો મારે ખરો. પહેલાના જમાનામાં કહેવાતું હતું કે સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ગમગમ. ત્યાં સુધી માર ના પડે ત્યાં સુધી વિદ્યા ચડે નહી. ઉદયનાર પાસરી કહેતા હતા એ જમાનો ની આ વાત જોવાનો નહી ક્રૂડ જમાનો બોલા કરતા દાદા 11 વર્ષના થતા ત્યાં સુધી લુંગી પહેરતા નતા તે જમાનો ની વાત. અને અત્યારે કેવા છોકરા લુંગી પહેરે પહેલા દાદા અમુક વાત નો તો ભય હોવો જોઈએ. ધારો કે પરીક્ષા નો ભય ના હોય તો છોકરાઓ વાંચે જ નહીં કે અમુક વાત નો તો ભય હોવો જોઈએ. વાઇલ્ડ ભય નહીં વાઇલ્ડ ભાઈ વાઇલ્ડ ના હોવો જોઈએ. ભાઈ વડીલ તરીકે નો હોવો જોઈએ. સજનભાઈ પૂછે છે કે આપણે કોઈ દાન કર્યું હોય અને જેમને દાન કર્યું તે ખોટે રસ્તે વાપરે તો શું? એવું આપવું જ નહીં ને. એવું આપવું નહીં. એવું દાન એટલે કે અપાઈ ગયું અને પછી થાય તો શું? તો શું અપાઈ જાય આપણે કઈ $5,00,000 આપવાના છે ડોલર આપ્યા એ કઈ સજનભાઈ કહ્યું આપડે આપી દીધા હોય તો શું? આમ ગયા એ હવે ગયો છે ત્યારથી જાય ત્યારથી હવાર ખોટે રસ્તે વાપરે ખરાબ થાય કે આપણું ખરાબ થાય. હા સગનભાઈ કે છે આપણે પૈસા આપ્યા તો ખરા પણ પેલા ખોટે રસ્તે વાપરા તો તેમાં આપણું ખરાબ થાય કે પેલા લોકો નું ખરાબ થાય? ના એ તો એની પૂછે કે તમે આધરા થઈ જાય એમાં આપણને દોષ ના બેસે એમ કે છે. એમાં આપણને દોષ ના બેસે પેલો ખરાબ રસ્તે વાપરી કાઢે તો બે જ તમારે કેતું છે કાળજી શું કરશે તો દારૂ પીતા સાર કરતા રંડીબાજી કરતા પૈસા તમે આપો એ બધી એજ કરે પછી તમારી એન્કરેજમેન્ટ આવે એક માણસ માંસાહાર કરે છે પણ બીજાના માટે ખોટા વિચાર નથી, સારા ભાવ છે ને સારું કરે. બીજો એક માણસ એવો છે કે જે માંસાહાર નથી કરતો પણ ખોટા ભાવ છે, તો એને માટે તમારું મંતવ્ય શું? માંસાહાર નો નંબર સારો લાગે, માંસાહાર નો નંબર કેરો લાગે ભાવ નહી. જૈન ધર્મ માં માખણ ખાવાનું એ લોકો એ ના કહે છે. જયારે કૃષ્ણ ભગવાન માખણ ખાતા હતા તો એ બાબત માં દાદા ભગવાન નું શું કહેવું છે? માંસાહાર ને 20% માઇનસ માર્ક મળે. હા, પેલા 90% માઇનસ માર્ક મળે. સારા ભાવ કરે બીજાના માટે તો ઉત્તમ ઉત્તમ વસ્તુ. ચોરી ચોરી ખરાબ. છગનભાઈ નું કેવું છે કે જૈન ધર્મ ની અંદર માખણ ખાવાની ના પાડે છે, અને કૃષ્ણ ભગવાન માખણ ખાતા હતા, તો એ માટે શું કેવું છે? કૃષ્ણ ભગવાન જયારે માખણ ખાતા હતા ત્યારે જૈન થયા હતા, જૈન થયા ત્યારે માખણ બંધ કરી દીધું. એમના કાકા દીકરા જૈન ભગવાન હતા. એમના કાકા દીકરા હતા કૃષ્ણ ભગવાન ના, તે જૈન ભગવાન હતા જૈનો ના. એમનું નામ જ્ઞાનીનાથ ભગવાન, સગા કાકા દીકરા. એમની પાસેથી પ્રાપ્ત કરી દીધું. માખણ ખા, માખણ કઈ આતો વધારે પડતું એક વિજ્ઞાન બહાર પાડેલું કે જયારે ઠીક લાગે ત્યાં આવું કરજો. એવું નહીં કરેલું કે આમ જ કરજો, એવું નહીં. માખણ ખાવામાં ફાયદો ગેરફાયદો ખરો? આવરણ થોડું વિશેષ વધે, આવરણ વધે પેટ ને લીધે. પેટ ને ઉપર નહીં, પેટ તો ઘી ખાવ છૂટાતી. બરાબર. દૂધ ખાવાનું છૂટાતી, દહીં ખાવાનું છે, માખણ ખાવાનું ના. એનું શું કારણ દાદા? આવરણ થઈ જતી જાય છે. એટલે વ્યાજબી હોય ત્યાં લોકો ના પાડી, વ્યાજબી જે છે. ભૂલીબેન પૂછે છે સત્કાર્ય કોને કહેવાય અને કેવી રીતે કરવું? સત્કાર્ય ભૂલીબેન, સત્કાર્ય તો જે કાર્ય કરીએ, જે કાર્ય કરીએ ત્યારે બધા લોકો ખુશ થઈ જાય કે કેવું પડે. લોકો ના કે લોકો નો અભિપ્રાય જો પોતાની મેળે તત્કાર કહેતો હશે, લોકો ખુશી ના થતા. લોક નો એ જુઓ, પોતાના ઘરના છોકરા જમાડો એ સત્કાર્ય છે. લોકો ક્યારે ક્યારે છોકરા નું અથવાય તો બહુ શું પારકાન છોકરા ખવડાય એ સત્કાર્ય કરે. પોતાના ઘર માટે વાપરે ગટર માટે છે, પારકા માટે વાપરે તમારા ખાતે જમે છે. ઘર માટે મસ્ત કર્યા બધા અસ્તર બત્તરો કશે બધું ગટર નું કહ્યું મનુષ્ય હિન્દુસ્તાન માં મનુષ્ય દેહ મળ્યો છે એનાથી એક જ કામ કરી રહ્યા છે કે સ્વતંત્ર સ્થાન છે ફરી ભટકવું ના પડે ચાર પગ બોલે બધે એટલા માટે દેહ મળે છે પણ દેહ માં દુરુપયોગ કરે લોકોને સારું વાંચન મળતું નથી પુસ્તકો સારા મળતા નથી બીજા પુસ્તકો માં તો આમ કરો આમ કરો આમ કરો કરી કરીને થાકી ગયા લોકો કશું મળ્યું નહીં શું કહે વિજ્ઞાન હોવું છે હા આપણા પુસ્તકો છે પહોંચી વળે નહીં બધા શંકરભાઈ ને પૂછ્યું છે કે આપણને ગુરુ અગર તો ભગવાન પ્રસન્ન થાય તો શું એમની પાસે માગવું જોઈએ મોક્ષ ઇન્ડિપેન્ડન્ટ પણ કાયમ ને સુખ માગવું જોઈએ શું કહ્યું આપડે સુખ જોઈએ જ છે અને તે જ માગવું જોઈએ કશું માગવું આ સુખ સુખ જ નહીં આ તો કલ્પિત સુખ છે જે સુખ પછી દુઃખ આવે એ કલ્પિત સુખ જે સુખ પછી દુઃખ જ ના આવે એ કાયમ સુખ સનાતન સુખ એ સનાતન સુખ માગવું ગુરુ પ્રસન્ન થયેલા ક્યારે ગણાય બંસુભાઈ નું કેવું છે ગુરુ પ્રસન્ન થયા ક્યારે કહેવાય તો આપણે સંપૂર્ણ આજ્ઞામાં રહીએ તો પસંદ થાય પછી પસંદ થયેલા તો આપણે ખબર પડે રાત્રે પ્રેમ ખબર પડે શું કહે રાત દિવસ પ્રેમ પ્રેમમાં જ આપણે રાખે દાદા ગુરુ એક વખત પ્રસન્ન થાય એટલે આમ અમુક વર્તન જોઈને પછી પછી વર્તન કદાચ ખામી આવે વર્તન માં તો પાછા શું નારાજ પણ થઈ શકે ને હા એવું છે ને પસંદ કરું એમ કેવાય કે નારાજી જ ક્યારે ના થાય શું કહે આપણે પ્રસંગ એવું કરતા નહીં આવડતું આપે જે કહ્યું ને કે ઘરના વપરાશ માટે જેટલું અંગત માટે જેટલું વાપરો એટલું ગટર માં જાય હવે આપણે દાખલા કે મા બાપ એમના છોકરાઓ માટે અમુક વાપરતા વાપરવાનો જે વાપરવું જોઈએ ફરજ જે હોય તો એ વાપરે તો એ પણ ગટરમાં ગયેલું કહેવાય દાખલા કે બાળકો માટે હવે મા બાપ એફોર્ડ કરી શકતા હોય અમુક આવક વાળા મા બાપ હોય અને પછી છોકરાઓ અમુક આશા રાખે કે ના ભાઈ મારા મા બાપને તો આવી આવક છે અને છોકરાઓ પોતાની ઇન્કમ ઉભી કરે તે પહેલા અમુક આશા રાખતા હોય મા બાપ પાસેથી અને મા બાપને એવું લાગતું હોય કે આ તો ખોટો ખર્ચ કહેવાય તો એ કદાચ હવે પૂરો કરે છોકરાઓનો શોખ પૂરો કરે મા બાપ તો એ ગટરમાં ગયેલા પૈસા કહેવાય શોખ પૂરા કરે ના એટલે અમુક અમુક માંગણીઓ પૂરી કરે છોકરાઓની છોકરાઓને ભણાવે ગણાવે અને સંતોષ મળે કે અમે ધંધો પણ કરી આપે એ બધું કરી આપે એ બધું કરી આપે પછી છે બીજું ના અપાય એક બીજો ક્લિયર દાખલો આપું દાદા મારો પોતાનો જ હવે દાખલા કે મારી પાસે અત્યારે જે ઘર છે બે સાઈડમાં હવે હું એફોર્ડ કરી શકું એમ છું કે છોકરાઓ નાના નાના છે અને જો મોટું ઘર હોય પ્રોપર્ટી ઉપર એક એકર ના પ્લોટ ઉપર તો છોકરાઓને વધારે મજા આવે અને હું એ ધ્યાનમાં રાખીને મોટો આ ઘરમાં પૈસા રોકું તો એ ના ના એ ગટરમાં ગયા કહેવાય કે એ ગટરમાં ના કહેવાય. પણ ગટરમાં ગયા ક્યારે કહેવાય કે પ્રમાણ પેલી બાજુ છે તે સારા માર્ગે જતો ના હોય તો ગટરમાં ગયા કહેવાય. પ્રમાણ સચવું છે, પ્રમાણ સચવું છે. આપડી પાસે 15 લાખ થાય 15 લાખ અમારા અમારા બધું છોકરા છોકરા ગયા 15 લાખ 5-7 લાખ પેલી બાજુ જાય તો 5-7 લાખ આ બાજુ જાય તો વાંધો નહીં. પણ પેલી બાજુ પેલામાં જવું જોઈએ. પેલી નહેર જ આખું વળી હોય ભાઈ દર ઉડતો હોય એ શું કામ. મુખ્ય નહેર એ તમારા ઘર મોકલો એ જ તમારું, બાકી આ બધું ગટર મોકલ્યું. કારણ કે છોકરા તો વ્યવહારથી છોકરા છે. એક છોકરા બે કલાક ગારો બોલે નઈ મોટી મને થયેલો તો ખબર પડે કે પોતાનો છે કે બીજો. એ છોકરો જ કહી દે દાવો મારી મિલકત લઈ છે. વકીલ શું કરે? બસ એક છોકરો મુંબઈ ની કોર્ટમાં એવું બોલે તો એના વકીલ ને કહેશે મારો ફાધર નાકટી કરાવ તમે 300 રૂપિયા વધારે આપી ચાર નાખ. પરિણામ સમજ જોઈએ. છતાં છોકરા છે છોકરા નથી એવું એમને છોકરા બધા રાખવા તો છોકરા જ માનવાના. પણ આ કેવા છે સમજી લેવું. છોકરા એટલે શું સંબંધ છે સમજી લેવું. કારણ કે આ દેહ જોડે શું સંબંધ છે સમજી લઈએ આપડે. એ તો તારે દાહ દુખે તારે ખબર પડે શું કહ્યું. કોણ દુખે પેટ દુખે ને તારે ખબર પડે. છગનભાઈ નું પૂછ્યું છે કે આપડે ભારતમાં કે કોઈ જગ્યાએ ઘર બાંધીએ તો કોઈ ઘર કે ગાય મૂકી હોય કે કોઈ વાઘ મૂકી હોય તો તે શું છે? કોઈનું ઘર વાઘ મૂકી હોય કોઈનું ગાય મૂકી હોય તો માટે શું કેવું તમારું? એ તો એ શું છે? એ તો શિલ્પ શાસ્ત્ર ના આધાર કે આગળ હાંકડું હોય પાસે બોલવું હોય જવું આગળ બોલવું પાસે હાંકડું જવું પછી એ જ્ઞાનમાં ના આવતું ત્યારે કશું ના લડે. એ જ્ઞાન જાણે જ નહીં ને એને કશું લડે નહીં. જાડે ત્યારે નડે. જ્ઞાન જાણતા ના હોય ના લડે. ધારો કે એક ઘર લેતા છે અને આપણે જાણીએ કે ગાય મૂકી છે કે વાઘ મૂકી તો શું કરવું? લેવું જોઈએ કે નહીં લેવું જોઈએ? આપણે ખબર પડી આપણે ખબર નહીં લેવું તો નહીં લેવું. વાઘ મૂકી લેવું કે ગાય મૂકી લેવું તો બે માંથી લેવું કયું? ગાય મૂકી કે ના એ લોકમાં પૂછવું કયું કયું સારું આપડે બેઠા છીએ રાત્રે અને દરવાજા આગળ બે જણ બેઠા હોય બધું આખું બધું આખો રૂમ ભરી ગયો હોય દરવાજા આગળ બેઠેલા હોય ને દરવાજા માંથી આવડો સાપ બેઠેલો અમે બે જણ જોઈ ગયા. હું ચેસી ગયેલી ભૂવા બુ ના કરે કારણ કે બધા માણસો ને ભૂવા કરે નહીં ખબર પડે ને. પણ હવે બે જણ જોઈ ગયા પછી બધા આ રૂમમાં સુઈ જવાનું ભાઈ કે ભાઈ સુઈ જાઓ તો એ બે જણ ઊંઘ ના આવે બીજા બધા ઊંઘ આવે. માટે આ જ્ઞાન જાણવું નહીં. એટલે જગત માં જેટલું ઓછું જાણવું એટલું સારું. લક્ષણ નહીં રાખવું. આત્મા એક જ જાણવા જેવો છે. આત્મા એક જ જાણવા જેવો છે. કાળા બજાર નું જે નાણું હોય એમાંથી ઘર બંધાવે પોતે જાણે ને કે કડી ગિલોડી રોપે તો બધે ના જવા દે કે એના ગિલોડા કડવા આવશે દુનિયા પર રહ્યું નથી કોઈ જગ્યાએ, ઘણું બધે યાદ પડી ગયો. 1939 સુધી લક્ષ્મીજી હતા સતીરાયણ સુધી. લક્ષ્મીજી 39 જયારે અને મંથન કર્યું હિટલરે, હિટલરે સંસાર નું મંથન કર્યું 39 વાત કરી પોલેન્ડ ઉપર. ત્યારથી છે તે નાણું લક્ષ્મીજી બગડ્યા. પણ એ નાણું ધારો કે પોતાના વૈભવ માટે વાપરે નહીં અને એને સદબુદ્ધિ આવી અને થોડું સારા રસ્તે કઈ દાન કઈ મંદિર નું દાન કે આવામાં વાપરે તો તે ફળદાયી ખરું ના? તારે તે આપે ને તો 100 જમાના થાય, 10-12% જે થાય. કારણ નાણું જેવું છે. પાલિતાણા આપડે ગયેલા જાત્રા ત્યાં તમે વાત કરેલી કે રેલા પાણી આવે છે તો તેને તમે એવી રીતે વાળી લો કે તમારે કિચડ સાફ નહીં કરવું પડે, તે કહો ને. આ રેલ ના પાણી હોય ને તે ઘરમાં બધા ઘરમાં પહેરી જાય તો પેલો ખુશ થાય, જો બહાર પાણી લેવા પડતું તો ઘેર બેઠા પાણી આવી એટલા સીમંત ઘરમાં લોકો લાખી જાય ગઈ નઈ એટલે એટલા પાણી ત્યાં અમુક લતામાં લક્ષ્મી થઈ ગઈ તે રેલું પાણી થઈ જાય એ રીતે થઈ ગઈ છે. પછી બે લોકો ચેત્યા રેલા પાણી ખુશ ના થઈ જતા એ જયારે રેલ ઉતરી જાય છે ને ત્યારે આપણું પાણી આપણા ઘરમાં જતું રહે છે અને કાદો આટલો મૂકતો જાય છે. પાણી પાણી થી ધોવા માટે નવું પાણી લાવવું પડશે એથી દમ નીકળશે. બહાર થી પાણી લઈને કાદો ધોવો પડે, ખુશ ના થતા. આ પૈસો આવે ને ખુશ થતા નહી એવું ભાઈ બધા સમજી પાય. આ શું જવા દે નહીં થી આવ્યો હતો તો આવ્યો હતો લક્ષ્મી નો સ્વભાવ એવો છે કે અમુક 10 વર્ષ સુધી 1965 ની લક્ષ્મી હોય તે 75 વર્ષે 76 વર્ષે જતી રહે. પછી પાછી ના આવે એ માણસ માટે કરોડો અધિપતિ લક્ષ્મી ખરાબ થઈ જાય, મૂડી થઈ જ જતી રહે. ચાલુ શું ખબર કેમ નહીં પડતી એટલે ખબર પડે નહી. મારે વચ્ચે મૂડી થઈ જતું રહે, 11 વર્ષ પેલા જે કમાયેલા હોય એ ચાલી જાય. એટલે 10મા વર્ષ માં જે કમાયું હોય તે 11મા વર્ષે તે સાફ થઈ જાય. મૂડી થઈ જાય મૂડી હાથે. તેમાં અપવાદ કરો કે આ જંગમ ના છે વાત છે, પણ જે સારા મિલકત હોય ત્યારે વાર લાગે. જંગમ સૌથી જંગમ કયું તો રોકડો પૈસા બેંકમાં, બીજું જંગમ કયું તા કે સોનું છે એ બધું. થોડો રોકડો જતો રહે સોના જતો થોડી વાર લાગે. અને પછી થોડું જંગમ કયું આ મકાન બધા જમીન તે પછી જાય, પણ જાય તો ખરું બધું. બધા સંયોગો વિયોગી સ્વભાવના છે. સંયોગો માત્ર વિયોગી સ્વભાવના છે. કેવા છે? હા, દુઃખ છે. દુઃખ નો સંયોગ ભેગો થયો તો એ વિયોગી સ્વભાવ. સુખ નો સંયોગ ભેગો થયો તો વિયોગી સ્વભાવ. હસમુખભાઈ પૂછે છે કે તો પછી અમારે બધી મોટલો લીધેલી હોય તો અમારે 10 વર્ષે પાછી બીજી બદલી કાઢવી પડે કે ચાલે? મેરેજ બદલી જાય. આપડે બદલી કાઢવાની વિચાર ના રાખો. આપડે સ્થિર રહેવું કે આખું ઈચ્છા શું કહ્યું? એની મેરેજ બદલી જાય. આપણે બધા એમ કહે કે આપણે જે આ જન્મ ની વાત કરીએ અને મોટલો એ મિલકત ગણાતી નથી. મોટલો એ સારા મિલકત ગણાતી નથી. કઈ ટાઈપ નું ગણાય? ધર્મમાં પાછું પ્લસ ઓર માઇનસ રહે. એની કરી દે અહીંયા ભોગવવાનું છે. તો આપણે જયારે મરી જઈએ ત્યારે ધર્મ માઇનસ લઈને આગળ ગઈએ. સેકન્ડ માઇનસ કેવું છે કે આપણે આ ભાવમાં જે કરીએ છીએ તે ભોગવવાનું છે. તો મરીએ ત્યારે બધું ક્લીન થઈ જાય, પ્લસ અને માઇનસ થઈને ક્લીન થઈને આગળ જઈએ કે કેમ? મરીએ તાય જે પડીએ ને તો આપણે ચાર ના રહીએ, ના રહે ત્યારે આપણે મરી જઈએ. આપણું આપણું કશું ના રહે તારે દઈએ. સમજણ જવાય ને. તમારી માલકી નું જે હોય બિલકુલ 100%. આ તો ભાઈ કેટલાય પાર્ટનર હોય એટલે જતા વાર લાગે. કોમ્પ્લેક્સ થઈ ગયું. ભાઈ પૂછે છે કે આપડે આ ભાવ ના જે કર્મો કર્યા હોય પુણ્ય કે પાપ ના તે અહિયાં સરભર થઈ જાય કે પછી એ ક્રેડિટ ડેબિટ આપડે આગલા ભાવ માં કેરી ઓન કરવી પડે? આગલા ભાવ નું તૈયાર બધું લઈને ગયો હોય. આવતો ભાવ માં શું કરે? નહી તો મા બાપ કેટલા આવે? હારા કર્મ કર્યો હોય તો મા બાપ હારા માં લઈ આવે. એટલે પુણ્ય પ્રાપ્ત કર્યું હોય તો મા બાપ સારા માં લઈ આવે. પાપ કર્યું હોય તો રાખે છે બાપ ને રાખે મધર એ મળે. ત્યાંથી શરૂઆત થઈ અનુપુણ્ય ના પાપ વપરાવું. ગર્ભમાં એ પ્રમાણે દુઃખ સુખ રહ્યા કરે, પછી જન્મ થયા પછી દુઃખ સુખ રહ્યા કરે. એ બધા આપણા કરેલા કર્મો ફોર બધે આખી જિંદગી ગયા અવતાર માં કર્મ કરેલો તે અત્યારે ભોગવો સમય. દાદા કેમ આવડતું નથી કે છે કે એના કર્મ ઉદય થાય? કર્મ ખોટા કરેલો. હમણાં જે બધું થયું છે, તમે ધારો કે જેથી તમને મળ્યા, તમને પાછળ મળ્યા, પાસ બધા મળ્યા, બધા ગયા ગોમાં ટેન્ડર ભરેલા એ પણ તમને છોકરી આવી જવું. આપડે ઘરમાં વહુ આવે તો એને લક્ષ્મી આવી એવું કે, દીકરી આવે તો એને લક્ષ્મી આવી કે, તો પછી બહુ ને લક્ષ્મી કે, તો પછી પુરુષ ને શું કેવાનું? લક્ષ્મીપતિ એ લક્ષ્મી કેમ કે? સ્ત્રી ને લક્ષ્મી કેમ કે? બીજું કેમ નહી ને? લલિતા પૂછે છે કે અમારે વ્યવસ્થિત શક્તિ બરાબર સમજવું છે. વ્યવસ્થિત શક્તિ શું છે વ્યવસ્થિત શક્તિ ને આપણા ઉપર બધું વ્યવસ્થિત શક્તિ નો કંટ્રોલ છે, તો વ્યવસ્થિત શક્તિ ને કંટ્રોલ કરવા વાળી બીજી કોઈ શક્તિ ખરી? વ્યવસ્થિત શક્તિ કોમ્પ્યુટર જેવી છે. કોમ્પ્યુટર હોય ને, હિન્દી માં કે છે કોમ્પ્યુટર, જે થાય કોમ્પ્યુટર કે માફી ગયા. તો ઇધર છે, તું જો ભાવ કરતા હે, ભાવ ભાવ માઇન્ડ, તો ઘર માં કોઈ આયા તો બે આદમી દુસરા કોઈ બહાર ના, ઓર તમારે ખાણા બાણા સુધી દેતી હે, મગર અમને અંદર અંદર હોતા હે કે ઇસ કહા સે આયા સર, એસા ભાવ કી ખરાબી કરતા હે. વો ભાવ વો ફીડ હે, તો કોમ્પ્યુટર પર ફીડ કી માફી જાતા હે, ફળ ફીડ ઇધર સે ફળ દેતા હે કોમ્પ્યુટર. તો પછી આ પ્રારબ્ધ શું છે? એ વો ફીડ કા વો ફીડ ફીડ હે ને, વો છતે કોમ્પ્યુટર પર ઉસકા ફળ દેને કે થોડા ટાઈમ મેં ફળ ઉસકા તૈયાર હો જાતા હે. અભી કા જો કોઝિજ હૈ કોઝિજ વો આગે કે લિયે પ્રારબ્ધ હૈ લે ઇફેક્ટ હૈ કોઝિજ યાની ઇફેક્ટ ઇફેક્ટ અને કોઝિજ યાની ઇફેક્ટ અભી કા જે કોઝિજ હૈ વો આગે કે લિયે ઇફેક્ટ હૈ અભી ઇફેક્ટ હૈ ઇફેક્ટ મેરી કોઝ હોતા હૈ ઇફેક્ટ માંથી કોઝ હોતા હૈ. ઇફેક્ટ છે તમારા દો આદમી આયા વો ઇફેક્ટ હૈ, ઇસમે કોઝ અચ્છા હુઆ કે બુરા હુઆ એ તમારા કોઝ હૈ. તો આયા ઉસકે લિયે તુમકો અચ્છા લગતા હૈ વો ભી કોઝ હૈ, ઓર બુરા લગતા હૈ વો ભી કોઝ હૈ. રાગ દેશ નહીં હોના ચાહિએ. જે આયા સમજ માં આતા હૈ, રાગ દેશ હોતા હૈ ને, એ નહીં બોલા. આપણે જો પસંદ હૈ જો આદમી વો આયા તો આપણે કો અચ્છા લગતા હૈ, ઓર જો પસંદ નહીં હૈ વો આયા તો બુરા લગતા હૈ. વો અચ્છા બુરા હૈ વો કોઝિજ હૈ, ઓર ઇસકા ફળ એ ભાવ મેં મિલતા હૈ. એ બુરા બુરા કિયા ઇસકા ફળ કડવા મિલતા હૈ, ઓર પેલા મઠ મીઠા મિલતા હૈ. અચ્છા કિયા મીઠા મીઠા કો પુણ્ય બોલતા હૈ, એ કડવા કો પાપ બોલતા હૈ. વો પ્રારબ્ધ અભી અભી આજ તુમ સર્વિસ કરતી હૈ, તુમ એ દવાખાના કરતી હૈ, સબ પ્રારબ્ધ હૈ, સબ ભી પ્રારબ્ધ હૈ. ઇસમે સે ઇફેક્ટ હોતી હૈ, કોઝિજ હોતા હૈ, વો પુરુષાર્થ હૈ. ભાઈ પૂછે છે રાધે કે આપણને એવો ભાવ થયો કે અત્યારે કઈથી આયા, અને પછી તરત આપણને એમ થાય કે આ ખોટું છે, પસ્તાવો થાય, તો એ ભાવ નું શું પછી એનાથી પેલું ધોઈ જાય? ધોઈ જાય, ધોઈ જાય, પસ્તાવો ધોઈ જાય. ઇટ વોઝ ઓફ ઓલ યોર પ્રીવિયસ બેડ ભાવ. શું અપના અપના ભાવ એસા નહીં હૈ, ખરાબ ભાવ હુઆ એ અપના હૈ નહીં હૈ, વો નહીં, વો કુદરતી ઉગયા હૈ, અપના દયા હોય કે એસા નહીં કરના, જવાબદારી નહીં. માણસ ઘણી વાર સાચું બોલતો હોય તો ખોટું જાણતો હોય તો એ કેવી રીતે કમ્પ્લીટ